ત્યાંથી મહાત્મા શ્રી કનુભાઈ પટેલ ને ત્યાં સવારે વડોદરા. વાત જ જુદી ને, અલૌકિકતા છે એ દેખ જ ભૂલી થઈ. આવો આપણે હતા અત્યાર ના જેવો ઘાટ થયો છે. આપણે હતા તે જયરામદાસ શેઠ હતા, આખા ગામમાં શેઠી કર્યા કરેલો, અને 40-45 વર્ષ ના ધ્યાન તા માન તાન અને બધાનું કામ કરે, ઓબલાઇઝિંગ નેચર, ગામમાં પ્રખ્યાત બધી રીતે. પણ રાતે થાય ને એટલે જમતા પેલા આટલી પ્યાલી પીએ રોજ. પ્યાલી તમે સમજાય નઈ, ના સમજો નઈ, સમજી જાવ. પ્યાલી પીએ શેઠ ને, હવે પેલા કોઈ ભયબંધ આવી પડે ખરો, એને બે બે પ્યાલી વધારે પી દીધી. પણ શેઠ મૂળ સ્વરૂપ ભૂલી ગયા, મૂળ સ્વરૂપ ચૂકી ગયા. અને કે છે હું સહેજ રાવ મહારાજ છું, આમ છું તેમ છું, સમજે ને, એ જાત ચાતું એલ ફેલ બધું જ બોલવા મળ્યા. એ શેઠ બધા બોલે ને એવું બધું બોલવા મળ્યા. આપડે જો આવી પાસે આવડતી જ નહીં હોય છે ને, તેવું બોલવા મળ્યા. એ સ્થિતિ આપણા મનુષ્ય થયેલી, પોતાનું સ્વરૂપ ચૂકી, એ તો આ દારૂ નો મોહ ચડે છે અને આ મોહ નો દારૂ છે. હવે આ ઉતરે તાતા તેના તે જ છે. પણ તમારી ગ્રહણ કરેલું પેલા દારૂ માં ગ્રહણ કરેલાનું રિએક્શન નથી આવતું, અમારે રિએક્શન આવે. ગ્રહણ કર્યું બોલ્યા એટલે ગુનો થયો, પછી ગુના નું ચાલે. એટલે આ પરંપરા ચાલ્યા કરે, પેલો ઉતરી જાય. એટલે ગુના નો ફળ રૂપે આપડે બિચારે ખાવું જ પડે, અને ખાય એટલે પછી દારૂ ચાલ્યા કરે. એ બીજું કશું નથી, પોતાનું સ્વરૂપ ભાન ખોઈ નાખ્યું, સ્વરૂપ ભૂલી ગયા. એ ભાન આવી જાય એટલે થઈ ગયું. અને ત્યાગ ને બધા ડેકોરેશન કરે, નવરા બેઠા નવરા બેઠા એટલું કોપી નથી તે કઈ નાખ્યા લોકો. પણ હવે કઈ નાખો છે ના, હવે શું કરીએ, હજુ તો એવું મોટા મોટું ઉપાડી કરતા મોટા મોટો આ રહ્યો. કઈ નાખો એટલે જેથી બુદ્ધિ ચાલી ને એટલી બુદ્ધિ ચાલી ચલાય છે. ત્યાગ વસ્તુ શું છે કે આપણે હલકાશમાં જરાક વિચાર કરવાનું સહેતા રે. આપણને હલકાશ હોય ને બહુ દોડી નાખીએ તો દોડ્યામાં જ જીવ રહ્યા કરે બધો ચિત્ત બધું. અને ઓછું દોડેલું હોય તો આપણું ચિત્ત આમાં આપણે આપણા કાર્યમાં રહે અને એ ચાલે. એટલે ત્યાગ એ હેલ્પ કરે છે. શું હવે ત્યાગ એટલે કઈ? હવે ત્યાગ નહી, તમે સંસારમાં રહો અને વિશેષ જરૂરિયાત નહીં, એ ત્યાગ જ કહેવાય. બઉ જરૂરિયાત નહી, એ ત્યાગ જ કહેવાય. બે ખમીસ હોય વાળા પછી એના હવે 12 ખમીસ સીવડાવે કેટલી પર એમાં સીર દાંતમાં જડે પછી તે કૃપાળુદેવ ને શું કેવું પડતું હતું, જ્ઞાની પ્રખર જ્ઞાની હતા તો પણ અંદર આનંદ છે ને બહાર ચિંતા સારી. અને અક્રમ જ્ઞાન નો જો પ્રતાપ તો જો કોઈ જગ્યાએ ઉપાધિ જ નહીં, ઉપાધિ મુક્ત, સહજ ઉપાધિ મુક્ત. અને અત્યારે કૃપાળુજી તો 20 ચોપડીઓ વાંચવાની આપી હતી કૃપાળુજી તો. આ વાંચન તે વાંચન સંકેત થયા પછી અને સંકેત આપ્યા પછી અને આ તો તમારે જે માત્ર કેટલી તમને કઈ ટાઈમ મળે, એટલે તમારે તો અથેરી માં જ્ઞાન રિલેટિવ રિયલ અથેરી માં જ્ઞાન. બીજું તમે બહુ જો માથે એ તમારે ટાઈમ હોય ને અનુકૂળ હોય તે તમે વાંચે ફાઇલ રૂપે, બાકી મૂળ રૂપે ગ્રહણ કરવાનું કશું વાંચવાનું નથી. અથેરી માં જ્ઞાન કશી ઉભાતી નહીં. દાદા માં સહેજે સહેજે ચિત રહે, આપડે રાખવું ના પડે, રાખવું ના પડે, આપડે રાખવું ના પડે સહેજે. અરે પેલો ચોટાડીએ ને ચોટે નહીં બધી પછી ચોટે ગમેલું પાણી ચોબડી પણ ચોટે ભાઈ ગુંદર હોય તો ચોટે ને. દાદા બધા કે પ્રતિતિ રાખો પ્રતિતિ રાખો પ્રતિતિ રાખો, પણ એની રે પ્રતિતિ રાખનાર કેતા હોય ને એને પ્રતિતિ ના હોય, પ્રતિતિ ચોપડીમાં જોઈને બોલે તો ચોપડીમાં જોઈ. પ્રતિતિ રાખનાર જેને પ્રતિતિ હોય ને એ આવું કહે નહીં, પ્રતિતિ રાખો એ રાખવા જેવી છે ને, પ્રતિ આવે છે. એમાં તમે મારા કઈ બોલ્યા, જો પ્રતિતિ બેસી ગઈ, જો આવી ને આવી ખાઈ પ્રતિતિ આગી પાછી ના થાય એમ પ્રતિતિ આવે. પણ દાદા પ્રતિતિ આવવા માટે પાછી શ્રદ્ધાની મૂર્તિ જોઈએ ને, શ્રદ્ધાની મૂર્તિ જોઈએ ને એવી સામે. હા એ વગર વરે નહીં, કશું થાય નહીં. શ્રદ્ધાની મૂર્તિ હોય તો જ કામ થાય. એવું તીર્થંકરે ઠોકી ઠોકીને કહ્યું કે બધા કામ મૂર્તિ હશે શ્રદ્ધાની તો કામ થાય. શ્રદ્ધાની એટલે અંધારામાં આપણને શ્રદ્ધા બેસી જાય, એની વાતથી શ્રદ્ધા બેસી જાય, જોવાથી શ્રદ્ધા બેસી જાય, અને હરેક કાર્યથી આપણને શ્રદ્ધા બેસી જાય. શું મહારાજ મને મને મહારાજ કેતા હું પતિ હતો, એક મહારાજ જૈન ના સાધુ કે છે તમે મારી પર શ્રદ્ધા રાખો, તમે એક છ મહિના શ્રદ્ધા રાખો કે બધું લાગે પડી જશે. પણ મહારાજ આવતી નથી અને શું કરું, તમે કહો છો પણ આવે તો ને બહાર મે મળે કઈ, મેં આવતી નથી મને શ્રદ્ધા બેસતી નથી. મને તમે રાખો અમે કી જ રહે છે એવું કઈક બોલો, ભલે મારે અવરું બોલો પણ મને કઈક ચાલકો તો કરી મૂકે તો શ્રદ્ધા દે. હું પૂછું છું ને શું નામ ખરેખર તે છો કે, એટલે એનું લાગે છે કે આ બધું જ્ઞાન ખોટું થઈ પડ્યું અત્યારે અત્યારે, એટલે તો શ્રદ્ધા દે એને દે કે. તમારું જાણેલું કઈ કામ લાગશે નહીં, બોજારૂપ છે. શું છે પણ દાદા એવું થયું કે જેને પોટલું બહાર રાખ્યું તેનું કામ નીકળી ગયું, પોટલું પાછું સારું છપડું પાછું પાસે રાખ્યું, તારે જરા તકલીફ થાય. અરે બહાર રાખવા જેવું છે, આમાં પોતાના ઘરની વાત છે કે બહાર પારકા ઘરની વાત હોય ઠીક છે, પોતાને ઘેર જવું છે, નંબર વાળું છે, નોંધાયેલું ઘર છે, ચોખા લોકો કે ભાઈ આ એમનું જ, અને કેમ ના જડે આપણને કેમ ના દેખાડ ના છે કે આ તારું ઘર દેખાડ ના હોય તો કશું હોય. પોતાને ઘેર જતા જે લોકો ભૂલા પડ્યા છે, પોતે પોતાથી ગુપ્તપણે ચીર રહી શકે કે છે, પોતે પોતાથી જ ગુપ્તપણે ચીર રહી શકે છે. દારૂ જેવું ચડ્યો અમલ અમલ ચડ્યો ને. જેટલું હું બોલું છું એટલું બધું મેં જોયેલું જ વસ્તુ છે. આ જોયેલી વસ્તુ દાદા, વિતરાગ દશામાં રહેવા શું કરવું જોઈએ? વિતરાગ દશામાં રહેવા માટે શું કરવું જોઈએ? ક્રોધ માન માયા લોભ નહી કરવા, એ વિતરાગ. કોઈ વિતરાગ દશામાં ચૂકી ગયા, પાછું ફરી પાછું વાંચવું, ફરી પાછું ચૂકે, ફરી વાંચવું, એમ કરતા કરતા તીર્થવા છે. જેને તેમ કરવું છે લાવે ને, નિવેડ લાવે ને. આ નાના છોકરા ઉભા થાય પછી પડી જાય, પછી ગાડી રાખી દે, પછી પડી જાય, પછી ઉભું થઈ પાછું ફેરલ દે, એમ કરતું કરતું ફરતું થઈ જાય. એટલે રાખતે સાચે કરા ક્રોધ માન માં લોકો, તો પછી એ વિતરાગ થાય છે. પછી આ બીજું કરવા ના રે, એ જ વિતરાગતા. વિતરાગતા બીજી હોય નઈ, વિતરાગતા એટલે શું? રાખતે ક્રોધ માન માયા લોક નહીં, એનું નામ વિતરાગતા. આમ તો માણસ બોલે ના ના મને કઈ રાજદેશ નથી, હે રાજદેશ ના વાળા આવો ફોડ પાડીએ ક્રોધ માન માયા એ ખરા કે મારે સમજતો જ નહીં. રાજદેશ ક્રોધ માન માયા રોગ નું ટૂંકું સ્વરૂપ રાજદેશ છે. જો શોર્ટ કરું જો આ કશે કસાય બહુ ચાર ચાલુ એ જ ક્રોધ માન માયા લોક અને એમનું ટૂંકું સ્વરૂપ રાખશે. આ કચાય થી જગત ચાલી રહ્યું છે, હિન્દુસ્તાન નું જગત કચાય થી ચાલી રહ્યું છે. મજૂરો બજૂરો બધા કચાય માં, અને ફોરી વાળા કચાય માં ને વિષય માં. ફોરી વાળા વિષય માં એ દાદા આપે આત્માના ત્રણ ઠેકાણા બતાવ્યા, આત્માના ત્રણ ઠેકાણા આપે બતાવ્યા, કાં તો વિષય માં કાં તો કસાય માં કે કાં તો સ્વરૂપ માં. હા, કાં તો વિષય માં હોય, કાં તો કસાય માં હોય, તો કાં તો અકસાય એટલે ભગવાન પદ માં હોય. અકસાય પદ તો ભગવાન પદ ગણાય, પણ કેવાય નહીં, કેવાથી લોકો ઊંધું બોલે. આ બધા ભગવાન થઈ ગયા, આપડે સમજવાનું મનમાં કે આપડે આ જેટલા સ્ટેશન આવ્યા છીએ, કેવાની જરૂર નહી. મને કેવાય લોકો કહે છે કે લોકો એટલે કેવાય કરાય નઈ. આ કસાય પદ એ ભગવાન પદ. શું દાદા આ વિતરાગ કેવાય છે? વિદ્વેષ કેમ નથી વપરાતો શબ્દ? તું વિદ્વેષ બન, વિદ્વેષ બન એમ કેવાતું નથી, વિતરાગ બન એમ કેવાય છે. શબ્દ પ્રયોગમાં વિતરાગ શબ્દ વપરાય છે, વિદ્વેષ શબ્દ વપરાતો નથી. વિતદ્વેષ કેમ નથી બોલાતું, વિતરાગ બોલાય છે. વિતરાગ એ વિતદ્વેષ ને માટે એવું છે કે આ લોકો જે વિતરાગ થયા છે ને તે વિતદ્વેષ તો ઘણા પેલા કાળ થઈ ગયું, એ સંકેત થાય ત્યાંથી વિતદ્વેષ થઈ ગયો કેવાય. બરોબર ને? પણ વિતદ્વેષ થયો, વિતરાગ થયો નથી ને. હવે પછી આ રાગ જાય, હવે રાગ કેવી રીતે એવું છે? કડવું છોડી દો ખરા, અને કડવા ઉપર તમે દ્વેષ છોડી દો, પણ ગર્યું છોડી દેતા તમને વાર લાગશે, અને એના પર રાગ જતા વાર લાગશે. કડવું છોડી દેતા આવું કઈ ના આવડે, ના આવડે. અને ગરીબ છોડી દેતા હવે, એટલે એવું કહ્યું કે કડવું છૂટ્યું છે, એ જ મોટા મોટું જોખમ હતું દ્વેષ નું. હવે જે રાગ છે તે તો આમ તમને આ જે તીર્થંકર ઉપર બેઠો, જ્ઞાનીઓ ઉપર બેસી જાય, પ્રશસ્ત રાગ માં બેસી ગયું. આ રાગ બધા પ્રશસ્ત, એટલે આ રાગ નો થાય પ્રશસ્ત રાગ, અને પ્રશસ્ત રાગ પછી વિતરાગ થાય. એટલે વિતદ્વેષ તો થઈ ગયો, પણ વિતરાગ થયો નથી. ચોપડી વાંચ્યા કરજો ને દાદા, ભગવાન પુસ્તક તમે જ કરું ને, એ જ વાંચ્યા કરવા રહ્યા નથી. એ શામાં છે? વિષય આત્મા નથી, કસાય આત્મા માં છે. મોટા આચાર્ય મહારાજ મને કે સાહેબ આત્મા મારો પુરવાર કરી આલો, એમને પુરવાર કર્યો. હું કહું મગજ સંધુ રાખીને સાહેબ બોલો, અને બીજા બે જણે બેહાડું સમજો ને, એટલે ચંદ ના માર્યા. જો અન્યાય હોય તો પગલું ના પડે, શું બીજા બે જણે બેહાડી દઉં. એટલે મારા એક એક કયા મારા આય કસાય, આય કસાય, આ બધો જ કસાય. તમારી સમજણ જ કસાય યુક્ત છે, તમારું સમજણ કસાય યુક્ત, તમારું જ્ઞાન કસાય યુક્ત, તમારું ચારિત્ર કસાય યુક્ત, તમારું તપ કસાય યુક્ત છે. શું કહ્યું? આવું કહે એટલે કહે મને ખાલી કઈ નાખ્યો. તમે કહેજો ને નાદાર ભરાઈ જશે, નાદાર થઈશ તો ભરી સાદા થઈશ, તું આ નકર તો નાદાર થઈ જાય. દુકાન કઈ નાખી નથી, એક દુકાન બગડી ગઈ એને શું કહેવાય પછી? ના તારી લઈ લઈ યાર, પાંચ ગયો બીજી બીજી સાધન થાય પછી આપી દે. પેલા બાકી કરું કરું બાકી આ કસાય જ છે, બધા બધું કસાયમાં જ જીવે છે, કસાય આત્મામાં જ જીવે છે. ગુસ્સો નહીં કરનારો તે ગુસ્સો નહીં કરવાનો આ કસાયમાં છે. શું કરું? એ એક જ તો કસાય છે. શું તપ તો તમારે ખૂબ જ કરવું પડે. તમારે ચોથો પાયો હોય તપ નો તો, કારણ તમે અપમાન કરે, તમને જસુભાઈ અપમાન કરે તો પહેલા તો તમે છે તે મને અપમાન થયું, તે કસાય યુક્ત હતા. શું હતા? એટલે તમે હમો કસાય કરીને એ બોમ્બ ફેંકેતા, તમે બોમ્બ ફેંકો. શું કહ્યું? ખબર પડી ને? હવે તમે તો જસુભાઈ ને આવી જ રહ્યા છો, અને તમે જ્ઞાન થી જુદા પડી ગયા, પણ માલ જસુભાઈ નો તેનો તે જ છે ને. આ પેલા અપમાન કર્યું, તમને એ અપમાન અસર ના કરે, કારણ છૂટા થયા છે. પણ જસુબેન માં ચર ચર ચર થાય. શું થાય? એ આપણે પેલું એ કરીએ ને તપ, તે કરવું પડે, તે તપ કરવું પડે. હા, હૃદય લાલ લાલ લાલ થઈ જાય, પણ મેળ મેળવો પડે. એવો મેળવેલો કોઈ વખત મેળ નહીં મેળવેલો? હે, આ સંભાળ નિકાલ કરવા પડે ને, એ બધું તપ જ છે. જ્ઞાન દર્શન ચારિત્ર અંતર, અને ભવિષ્ય ની ચિંતા વગર તો આખું કોઈ કાળ માં બનેલું જ નહીં. ભવિષ્ય ની ચિંતા બંધ થાય એવું કોઈ કાળે બનેલું નહીં, એ છેલ્લા અવતારમાં જ બંધ થાય. છેલ્લો કેવળ જ્ઞાન થયા પછી, અને એક આક્રમ વિજ્ઞાન પ્રતાપ જોવાનું કહેવું, બધા મોં પાડે મને બધી ચિંતા બંધાય કે અનુસંધાન છે. તમે શુદ્ધ આત્મા થયા ને, શુદ્ધ આત્મા ચિંતા હોય ને, તો સરળ કરે ને. પણ આ વ્યવસ્થિત તમને એમાં હેલ્પ કરે છે તમને, નહી તો પેલું જરા ઘૂંચવાડો રહ્યા ખરે. સંપૂર્ણ શુદ્ધાત્મા ચિંતા કેવી? ચિંતા તો કયો આગળ? 80% શુદ્ધ થયા, 20% બાકી, 20% ચિંતા રહી. અહી તમને 100% શુદ્ધ થઈ જાય, ચિંતા કોને? આ વ્યવસ્થિત હવે હેલ્પ કરે છે. શું કરે છે? મોટા મોટી શોધખોળ છે. કાગળ કઈ પેલો ડાક્ટર ને? હા, આક્રમ વિજ્ઞાન તો કોખસ ઉભું થાય છે ને, ક્યાં થાય છે? એક મહારાજે પુસ્તક લખ્યું છે, મોટ્યું મના વ્રતુમના, વ્રતુમના મહારાજે પુસ્તક લખ્યું છે. અમે કોઈ પૂછ્યું કે સાહેબ શું વાત કરો છો, અત્યારે તો અક્રમ થી મોક્ષ આપે છે, એક ભગવાન એવા થયા છે તે અક્રમ થી મોક્ષ આપે છે. લોક તો પૂછે ને, એટલે મહારાજ કે છે ભાઈ આ અક્રમ ક્રમ વગર કશું થાય નહી. મહારાજ જરા જરા લખ્યું છે, વધારે પડતું કઠણ લખ્યું છે, બઉ ગાળો ગાળો નહિ પણ કઠણ, એટલે તૂતે તૂત એમ એવું એવું કેવા મને. શું કે આપણે ન્યાય કરીએ માની કેવી શકે, આપણે જ ના માનીએ ને, દોષી જ માને બીજા, એનો શું દોષ? આપડે વિજ્ઞાન જ ના સમજાયું કેવું છે. હા, જરા નિગમ ભરેલો વધો હોય તો ભાગ્યો જ નહીં, ઓછો ભરેલો હશે તો આજ્ઞા આજ્ઞામાં સીધા ચાલવા મળે છે ને. આ પ્રભાકર મહેતા વાઈફ નો કાગળ છે, મેરી શેમાં કાઢવા જાગ્યો એટલો બધો કસાય, ત્યાં કે રાતે ઊંઘી ગયો તેનું શું, ત્યાં કે દરવાજો ખુલ્લો રાખીને ઉઈ ગયો તો કે બંધ કરીને, ત્યાં કે ખુલ્લો કસાયમાં, કસાયમાં દરવાજો બંધ કરવા રહી ગયો અને કસાયમાં કસાયમાં ઉઠ્યો તો ખુલ્લો દરવાજો હતો, એટલે શેરડી ભાઈ કસાય જ ચાલ્યા. કસાયુક્ત હોય પણ કઈક નવો શોધખોળ કરી અને એ દરવાજો બંધ કરીને ફસવી જાય તો એટલું એટલું એટલું તો કમે. પરમાત્મા નથી કે આ જગત ને ચલાવે, કે ગણભોજ કર્યા કરે, લોકોને ધર્મ આપે, એવું કશું કરનારો નથી એવો, એવો કોઈ પરમાત્મા છે નહીં. એ બાળક માટે છે, એ ભાષા બાળક ને માટે છે. જેમ બાળક માં આપડે કહીએ કે ભાઈ તળાવ ભર્યું હોય તો આપડે શું કહીએ બાળક ને, ત્યાં તળાવ માં નાવા પડે તો આપડે દેખાડે વડ માં ભૂત છે કે જો તે જ નહીં. પણ આ મોટી મરણ ક્યારે ભૂત છે એવું આપણને વળે તો હું કઈ ગાંડો છું નવા પડવાનું છે. એટલે આ બધું આ ભગવાન ક્રિએટર છે, આ છોકરા બહાર નથી રહેવાનું જવા માટે, અને ત્યાં આગળ આપડે ઉગાડવી નાખવું છે. બાર મંદિર માં જ્ઞાન મંદિર ઉગાડવું કરે આપડું ભૂત કહેવાય. અર્થ નહીં કાયદો મંત્ર નો કાયદો ધન સુધી માટે છે. એકાગ્રતા શાંતિ માટે છે, મન તો હજુ થયેલું જ નથી કોઈ દાડે, ચિત્ત હજુ થયેલું સમજે ને, ચિત્ત હજુ થયેલું છે, મન તો હજુ થયેલું છે, એના સ્વભાવમાં જ છે બિચારું. આ ચિત્તની અશુદ્ધિ થયેલી છે, ચિત્તની અશુદ્ધિ એ સંસાર અને ચિત્ત શુદ્ધિ એ મોક્ષ. જ્ઞાની પુરુષ કે ચિત્ત શુદ્ધિ કરી આપે, ચિત્ત શુદ્ધિ કરી આપે. હા, અક્રમ નું છેલ્લું દર્શન આવે છે ને તમે, છેલ્લું નહીં છેલ્લા છેલ્લા પહેલાનું હોવું, હજી મૂળ છેલ્લું દર્શન છે ને, એના પછી પેલી આ બાજુ થી તમે એ દર્શન આવશે ને, તો તમને અધરતો લાગશે. તો આ શું જોયું મેં, કોઈ દોષિત ના નીકળે, અનુભવમાં આવે, અનુભવમાં, શ્રદ્ધામાં નહીં, અનુભવમાં, શ્રદ્ધામાં જેથી આપણે અક્રમ શું કે છે, આચાર ને જોજો નહી, શ્રદ્ધા ને જોજો, શ્રદ્ધા શું છે ને તે જોજો. કારણ કે આચાર તો ખરી પડવાના, આચાર ખરી પડવાના, અને શ્રદ્ધા ત્યાં જવાનું છે. જ્યાં શ્રદ્ધા છે તેવા આચાર આવવાના. આચાર પછી મોડા આવે, પહેલું શ્રદ્ધા. એટલે તમારે સાહેબ સંકેત ની શ્રદ્ધા બેઠેલી, એટલે આમાંથી એનું જ્ઞાન પ્રગટ થતું જાય. જ્ઞાન એટલે જેમ જેમ અનુભવ થાય તેમ જ્ઞાન પ્રગટ થતું જાય. અને જ્ઞાન દર્શન બે ભેગું થાય એમ ચારિત્ર. ચારિત્ર એટલે જેમ છે તેમ જાણવું, ને જેમ છે તેમ જોવું, જેમ છે તેમ. બઉ જોવા બહુ આનંદ છે, જેમ છે તેમ જોવામાં મલકાટ હોય. અને લોકોને વવે છે ત્યાં જ વવે સ્વાસ્થ્ય કહ્યું ને સાકી રાત ઊંઘે ના આવે એ કહેવત. એટલે એટલું જ ઈચ્છા આખી જિંદગી કાઢવા, જેમ આ ઊંઘ ના ઊંઘે આવે ત્યાં પાલવાનું. આખી જિંદગી જોડે કાઢવા ની. અને અત્યારે ઊંઘ ના આવતા એ ગાડી ક્યાં કાચે પહોંચે, એ ગાડી કાચે પહોંચે. બુદ્ધિ બેઠી બેઠી પાણી પીયા કરે. વિશ્વાસ કરતો ડગો કર્યો હોત, કેનાર માં ડગો કરતો હોય તો વિશ્વાસ કરશે. એ ડગો કરતો એટલે વિશ્વાસ કરતો નથી. એ બધું સાથે થોડું આવવાનું છે. સાથે શું આવવાનું? ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, સાથે આજે આપે થોડી ભક્તિ જરા કરી આવે. આજે આપે ભક્તિ કરવાનું, ભક્તિ કરવાનું આપે જીવ ભાવ તો ગમતો નથી. હવે જીવ ભાવ ધ્યાન સતત કરું છું. શું કે છે? કેવું ધ્યાન સતત કરું છું, ધ્યાન સતત કરું છું. કે સતત ધ્યાન કરો છો? સતત ધ્યાન ની જરૂર નથી, બોધ ની જરૂર છે. આ તમે લખ્યું ને સતત પ્રત્યક્ષ ને બોધ રે, એવું જોઈએ. ધ્યાન ની જરૂર નથી, પ્રત્યેક ક્ષણે રહેતો નથી, પ્રત્યેક ક્ષણે નથી રહેતું. હા એટલે ધ્યાન ની જરૂર નથી, બોધ ને, બોધ ને જાણો, બોધ બોધ શું છે જાણે છે. અને જીવ, જીવ ભાવ કેવી રીતે રચ થાય? જીવ ભાવ એટલે જો ભૌતિક સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા, એનું નામ જીવ ભાવ. ભૌતિક સુખ, ભૌતિક સુખ માં બે પ્રકારના સુખો, પાંચ ઇન્દ્રિયોનો સુખ અને કચરાય ક્રોધ માન માયા લોકો સુખ. માન ના અહંકાર ન, માન ન, નિર્જાત જતા કીર્તિ ના, એ બધો કચાય, કચાય ના બધો વિષય ને કચાય, એનો સહજ ભાવ ખસી જાય એટલે એનો ક્રોધ માન માયા લોકો કહેવાય. સહજ ભાવ હોય તો એ બધા ભૌતિક સુખો ની ઈચ્છા ઓછી થાય છે? બિલકુલ નથી, એટલે આપણે અહીંયા પોતાને જાણવાનું જ અહીંયા ત્યાં પછી જાણ્યા પછી સતત બોધ રહ્યા કરે. પાપો ભસ્મીભૂત કરી આપીએ તારે પાપ કરવાના છે ને, એ પાપ બધા આપડે કરવું હોય તો થાય નઈ, અને જાગૃતિ તારે એ તમે કરી આપીએ ને. અહીંયા આવ્યા કરજો, પણ ક્યાં રહેશો? અહીં રહેજો, અહીંયા ગામ છે 10 કિલોમીટર દૂર આજોડ. અહીંથી 10 કિલોમીટર દૂર આજોડ કરીને ગામ બ્રાહ્મણ છો? હે, હું કોણ છું? ભાન નિરંતર 24 કલાક ભાન રહે તાર સાથ, 24 કલાક જાય નહી ત્યારે સાથ, નહી તો બધું બાબા માર માર કર્યા છે. પૂછી લો, પૂછી લો હું કોણ છું જાણવું હોય તો એ આવ્યા કરજો, અને બીજું જાણવું હોય તો પૂછી લો, શું જવાબ આપું? બીજું નથી જાણવું, બીજું નથી જાણવું કર એટલે સત્સંગ થાય નહીં. એવો મારો અનુભવ છે, એમ કેવું છે કે આ આત્મા આપ જે જણાવો છો, આપણે જ્ઞાન ની વાત કરી ને એમને કે આવું જ્ઞાન નો પ્રયોગ છે તે વખતે આવજો કરીને, તો કે છે એ શું શક્તિપાત છે? એ શું શક્તિપાત છે? ના, શક્તિપાત, શક્તિપાત અહીં ના હોય, અહીંયા શક્તિપાત જેની પણ વિટામિન ની ગોળીઓ હોય ને એ આપે ગોળીઓ, અમારી પણ ગોળીઓ, અમારે તો આત્મા નું જ્ઞાન, આત્મ જ્ઞાન કહેવાય, ભેદ વિજ્ઞાન, વિજ્ઞાન થી કામ કરવાનું, જેમ લેબોરેટરી કરીએ ને એવું જ છે. પોતે કોણ થી દ્વારા નહીં કુદાડી અને શું અર્થ શક્તિપાત? આ વિચારો આવે, વિચારો થી પર ની ભૂમિકા માં જવાય કેવી રીતે? વિચારો તમને મારા જ વાત થઈ જાય પછી પરની ભૂમિકા કઈ જવાની? મન વ્યસ્ત થઈ જાય પછી રહીશું. મન જ વ્યસ્ત થઈ જાય. શું ઈચ્છા હોય તો આવજો. વિચારો ધીમે ધીમે ઓછા થાય નઈ તમે, અને વિચારો ધીમે ધીમે ઓછા કરે ને એ તો લાવડું ભાગી નાખે ને સંતાન ની અંદર, દરિયા ની અંદર લાવડું કરી નાખે. તો એ અમે ધોયા ડબ્બા તે વિચારો એટલા ચોટલો હોય એ મારા પર આચર લે શાંતિ આકાર થઈ ગયો. તમને વેચના જ નથી થાય કારણ કે પ્રભાવ પડે ને, ભાઈ વિચાર નહી એટલે ભાઈ સ્પંદન ના થાય, સ્પંદન થાય નથી. પણ જ્ઞાન માં ડોબા ડોબા કદન આવતા આવતા નામ વગર ચડકારો નહીં ચડાવે પછી શું એવા ઘણા હોય છે ત્યારે થી મનનું માન દારૂ જ છોડી નાખે. સમુદ્ર છે કિનારા પછી સમુદ્ર માં ભટકાવનારું એ છે અને સમુદ્ર પાર કરનારું એ જ છે. મન વ્યસ્ત કરવું એટલે આવજો, મનનો નાશ કરવો. ભાઈ એમ કે છે કે મનનો નાશ કરવો છે. ના એવો અમારે અહીંયા અહિંસા નો શબ્દ તમારો અમે કોઈ વસ્તુ નાશ કરવા નથી બેઠા. અમારો ધર્મ બધો અહિંસા છે એને જીવતો આપણે જ જન્મ આપેલો અને પછી આપણે જ મારીએ મિત્ર ધ્યાન થાય. રજનીશ ને એ લોકો બી કે છે કે મન ને અમન બનાવો. કે છે મન ની વાત એ પૂછી ને ભાઈએ તો કે રજનીશજી પણ એમ કે છે કે મન ને અમન બનાવો. એવું છે ને કે રજનીશ પેલી રજનીશજી મોટા માણસ થયા એની વાત આપણે અહીં લાવવાની કઈ જરૂર નહી. કારણ મોટા પાછા બીજી ભગડેલો હોય એની વાત તો કે ભાઈ સમાધિ કઈ ગઈ સંભોગ ની સમાધિ આવી એ અમે તો હોય તે વાત અહીં લાવી નહીં આપણે સમજે ને. કારણ કે આખા દુનિયા એ સ્વીકાર કર્યો નથી. આખી દુનિયામાં કોઈ ધર્મ સ્વીકાર કરે નહીં. પોતે અમન થઈ જાય એ વસ થઈ ગયું કેવાય, વસ થઈ વસ થયું કેવાય. જો એટલે અમે જ્ઞાન આપીએ ની તો મન વસ થઈ ગયેલું જ હોય. પણ એને પોતાને કેટલાક માણસ ને કરતા જાય ને તેનો લાભ લેતા ફાવતો નથી. નિરંતર મન વચ રહે છે. આ તો અક્રમ વિજ્ઞાન નું ફળ છે એટલે ક્રમિક માં મન વચ કરવાનો રસ્તો જ નથી. જો એને મારતા મારતા મન ને માર માર કરી અને ઠેર જવાનું છે. જો ઈચ્છાઓ નો ત્યાગ આ ઈચ્છા નો ત્યાગ આ ઈચ્છા નો ત્યાગ આ છે. આ ઘર પણ નથી ખાવું, આ ફળ ખાવું નથી. ઈચ્છાઓ કેટલી કેટલી બધી ઈચ્છાઓ નહી. અને આ વિજ્ઞાન એટલે પતિ જાય ને. શું નામ કે છે ભાઈ? મુરજીભાઈ. ખરેખર મુરજીભાઈ છો? શરીર થી મુરજીભાઈ છું. શરીર થી મુરજીભાઈ છું. અને બ્રાહ્મણ નહી? જગત ના વ્યવહાર માટે બ્રાહ્મણ છું. નામ મારું મુરજીભાઈ છે. જગત ના વ્યવહાર માટે બ્રાહ્મણ છું. નામ મારું મુરજીભાઈ છે. તમે મૂળ ખરેખર ખુદ કોણ છો એ જાણવાનું છે. એ જ જાણવાનું છે ને. તો ધ્યાન કોનું કરતા રહ્યા? કોણ કરતું હતું? કોણ કોનું કરતા રહ્યા? પ્રશ્ન પૂછો. હું કોણ છું? તમે કોણ છો જાણતા નથી. તો કોનું ધ્યાન કરતા હતા, કરનાર કોણ? બસ એને જ યાદ કર્યા કરું છું, હું કોણ છું એને યાદ કરું. કે છે કે બસ એને જ હું યાદ કર્યા કરું છું કે હું કોણ છું, હું કોણ છું. નહીં મૂર્તિભાઈ, પણ તમે કયું ધ્યાન કરું છું? શાસ્ત્ર વિધિ પ્રમાણે મંત્ર જપ જે છે એવું, પણ શાસ્ત્ર એવું નહીં કહ્યું. દ્વારી ને કરો કે કોનું ધ્યાન કરું છું, કરનાર કોણ છે એ તપાસો, અને કોનું કરું છું તે તપાસો. ભગવાન ને તો આપડે માનીયે ને, એની ધારણા કરવાની. એમ જે રીતે કરો એને યાદ કરે, કેટલી વખતે વાપરવાની મેજરમેન્ટ થી લઈને મેજર છે નઈ ને, કે છે તારે એકાગ્રતા કરો એમાં. એમ કહો એ ધ્યાન ના કહેવાય એકાગ્રતા, કોઈ ફોટા પડતી ને અવલંબન વગર. ભગવાન જ યાદ કર્યા કરવાનો, એક ભગવાન જ યાદ કર્યા કરવાનો ના, અવલંબન વગર કે અવલંબન સાથે. એ મંત્ર નું અવલંબન, મંત્ર નું અવલંબન, મંત્ર નું અવલંબન. એટલે મંત્ર નું ધ્યાન કરો છો તમે, એમ કહો ને. કોઈ વ્યક્તિ ને જેવી રીતે યાદ કરીએ એવી રીતે પરમાત્મા ને એમ કે સાકાર સ્વરૂપે મંત્ર થી યાદ કરીએ. એમ કે છે કોઈ વ્યક્તિને આપણે જેમ યાદ કરીએ તેમ પરમાત્માને આપણે મંત્ર દ્વારા સાકાર સ્વરૂપે યાદ કરીએ. હા, વ્યક્તિ તો આપણે જોયેલી હોય તે યાદ કરીએ, પણ જોયેલી ના હોય ત્યાં શી રીતે યાદ કરીએ? ધ્યાન શી રીતે થાય? ધંધો ના કરીએ, પથ્થર માં ખેતી કરીએ એનો શું અર્થ? આપણે અહીં જે સુખ ની વાત કરીએ છીએ એ સુખ પણ એક ધારણા જ છે ને. અનુભવ તો નથી જ ને, પણ એનો અનુભવ તો નથી ને, એનો અનુભવ તો નથી ને. ના એમ નહી, અહીં જે સુખ ની વાત કે છે ને એ સુખ તો દર અસલ સનાતન સુખ છે. એ બરાબર છે, પણ એમાં શ્રદ્ધા તો કેળવવી પડે છે ને, મારું કેવું એ છે. પણ એમાં શ્રદ્ધા તો કેળવવી પડે છે ને, કે છે એમાં શ્રદ્ધા તો કેળવવી પડે છે ને. શ્રદ્ધાથી કેળવો, શ્રદ્ધાથી કેળવો. જયારે મારું મન માન્યું કે અહીં જવા જેવું છે એવી મને શ્રદ્ધા બેઠી ત્યારે હું અહીં આવ્યો ને, નહીં તો બધા માણસો કેમ નથી આવતા? એમ કે મને જયારે એવું લાગ્યું કે અહીંયા જવા જેવું છે ત્યારે હું અહીં આવ્યો, શ્રદ્ધા બેઠી ત્યારે ને, નહીં તો બધા કેમ નથી આવતા? એ તો તમને એમ લાગે હું આવ્યો, મને એમ નહીં લાગતું તમે આવ્યા. ભાઈ જ્ઞાન પ્રાપ્તિ નું લક્ષણ અલગ છે, વાત બરાબર, પણ જેને જ્ઞાન પ્રાપ્તિ નથી થઈ એ તો શ્રદ્ધા નો અવલંબન લઈને જ ચાલે ને. આપને જ્ઞાન પ્રાપ્તિ ની વસ્તુ જુદી છે, પણ અમારા જેવા ને જેને આ જ્ઞાન પ્રાપ્ત નથી થયું એને તો શ્રદ્ધા નું જ અવલંબન હોય ને. એટલે ખરી રીતે શું છે કે તમે આયા એ તો તમારું કર્મ એને તમને ખ્યાતિ લાવ્યું તમને, અને તમે એમ કહો છો હું આવ્યો બધા અંકાર કરો, એટલું છે. એ એટલો સમજ ને, એટલે પોતે સાધીન નથી, પોતે પોતે કર્મ ને આધીન છે. શું છે? સાધીન નથી. કોઈ જીવે છે સાધીન? સાધીન કોઈ એથી ખરું નથી. એટલે કર્મ ને આધીન હોય બધું, કર્મ ના આધીન તમે ક્યાંથી લાવ્યું કર્મ? અને તમે આ પુણ્ય કર્મ ચાલ્યું તેથી આ દાદા ભગવાન દર્શન થયા, જો પાપ કરો દેવો તો કઈ ચપડાયા. શું કહ્યું? આ પુણ્ય કર્મ ચાલ્યું કોના દુનિયા બનાવી છે એવું કે લાગે તમે? દુનિયા કોને બનાવી છે? અનુભવ વગર કેવી રીતે કહેવાય? તો અનુભવ વગર કેવી રીતે કહેવાય? હા, પણ અનુભવ ક્યારે કરજો તા એનો? કેટલા અવતાર થી તો હજુ કોઈ અવતાર અનુભવ નહીં કર્યો? એની ઈચ્છા હશે તારે થશે અનુભવ. આપણે પ્રયત્ન કરીએ છીએ, આપણે પ્રયત્ન કરીએ છીએ એની ઈચ્છા હશે ત્યારે અનુભવ થશે. કોની ઈચ્છા? જે સચ્ચિદાનંદ કહો એનો, આપણી ઈચ્છા. અનુભવ એની ઈચ્છા એને ઉઈ રહ્યા છે અને વિચાર ને એક તારો લક્ષ્મી જી મજા છે નવરો એને ધમકી દેવાય ઉભાય નહીં એના પાછળ ભયા પ્રારબ્ધ કર્મ પ્રમાણે બધું થાય પછી શું કરવાનું? પ્રારબ્ધ કર્મ પ્રમાણે બધું થાય પછી આપણે શું કરવાનું? હા એ કહું એ વાત.